ભગવાન નારાયણ નારદજીને કહે છે કે એ જે ભગવાન છે એ દિવ્ય મૂર્તિ છે. એમના રૂપ, વર્ણ, વય, અવસ્થા આ અપ્રાકૃત છે, આપણી જેવું નથી. એમના જેટલા આભૂષણો છે એ પણ દિવ્ય છે, એમના વસ્ત્રો છે એ પણ દિવ્ય છે. અને એકાંતિક ભક્તોને માટે એ પુરુષોત્તમ નારાયણ છે, એ પરમ ગતિ છે, અંતિમ ગતિ છે, શ્રેષ્ઠ ગતિ છે. એ એકાંતિક જે ભક્તો છે એમણે કેવી રીતે એમની ઉપાસના કરવી જોઈએ તો એ હવે આ શ્લોકમાં કહે છે. આત્મા અને બ્રહ્મ, બ્રહ્મ એટલે પરબ્રહ્મ પોતે, અને પોતાનો આત્મા, એ બંનેનું એક્ય એટલે એકતા, આત્મારૂપ થઈ અને પરમાત્માની ભક્તિ કરવી, આત્માને વિશે પરમાત્માને ધારણ કરી અને ભક્તિ કરવી. આત્મા છે એ ભગવાનનું શરીર છે અને પરમાત્મા છે એ ભગવાન આત્માના શરીરી છે, આત્માના પણ આત્મા છે. આવું આત્મારૂપ થઈ, આત્માને વિશે રમમાણ થઈ અને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી. અને એવી જે ભક્તિ કરનારા છે આત્મારામ મુનિઓ, વિનિવૃત્ત ગુણૈરપી, કે જે ત્રણ ગુણોથી નિવૃત્ત થઈ ગયા છે, ત્રણ ગુણોનું કાર્ય જેમને સ્પર્શી શકતું નથી એવા આત્મારામ મુનિઓ પણ આવા વાસુદેવ ભગવાનની, એમના ગુણો જોઈ અને એમની ભક્તિ કરે છે. ભાગવતની અંદર શ્લોક છે, આત્મારામશ્ચ મુનયો નિર્ગ્રંથાપ્યુ રુક્રમે કુર્વંત્ય અહેતુકિમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિ. કે ભગવાનને આવા ગુણવાળા જાણી, કેવા ગુણ, જેટલા જેટલા આગળ આપણે શાસ્ત્રોમાં જોઈ ગયા, 30 લક્ષણે યુક્ત, 39 લક્ષણે યુક્ત, ગુણાષ્ટકે યુક્ત, પછી એવા તો અનંત ગુણ, એમ એ તમામ ગુણોના નિધિ એ પુરુષોત્તમ નારાયણ છે. પછી કરુણા, સૌશીલ્ય, વાત્સલ્ય, ઉદારતા, આવા જેટલા પણ ગુણો છે, ગુણ માત્રની ખાણ એ પુરુષોત્તમ નારાયણ છે. અને એ ભાવે, એ ગુણો દ્વારા એ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે, પણ બ્રહ્મરૂપ થઈને. આપણી ભક્તિ છે ને દેહરૂપ ભક્તિ છે. સવારમાંથી ઉઠીએ તો આપણે શરીરને સેન્ટર્ડ રાખી અને બધી ક્રિયા કરતા હોઈએ. આત્માને સેન્ટર્ડ રાખી અને ક્રિયા કરતા હોઈએ એવું ન થાય. શરીરના આધારે ભક્તિ થાય છે, શરીરથી આપણે નોખા પડી શકતા નથી. પણ જ્યારે સુખદેવજી ને એ બધા સંતો હતા, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે, કૃપાનંદ સ્વામી, એ આત્મારૂપ થઈ અને પરમાત્માની સાથે એક્યપણું સાધી અને ભક્તિ કરતા હતા. અને એવી રીતે જેમણે ભક્તિ કરી એમની ભક્તિ નિર્વિઘ્ન થઈ, શ્રેષ્ઠ ભક્તિ કહેવાની. સુખદેવજી મહારાજ ગર્ભયોગેશ્વર અને આત્મજ્ઞાની, જ્યારે એમનું પ્રાગટ્ય થયું એટલે તરત જ જંગલમાં ગયા કે હવે મારે સંસારમાં રહેવું. સીધા જ 16 વર્ષના, 16 વર્ષ પછી તો પ્રગટ થયા, ત્યાં સુધી માતાના ઉદરમાં રહ્યા. ઓરનો પછેડો ઉતારવા ન રહ્યા, નીકળી ગયા. અને એ સુખદેવજી મહારાજ, એમને વ્યાસમુનિ એમણે સાદ કર્યો કે બેટા સુખ, ઊભો રે ભાઈ, તને થોડી વાત કરવી છે. ઊભા રહીએ તો સુખદેવજી થોડા આપણને સાદ કર્યો હોય મંદિરે આવવા માટે, એ ઊભા રહેજો. તો કે હા વાંધો નહીં, તો આપણે 15 મિનિટ મોડા જાઉં. આહાર કારણે જે ઊભો રહે તે જોગી નહીં ભોગી જાણવો. અહીંયા તો આહારની વાત નહોતી, નીકળી ગયા. ગર્ભજ્ઞાની એવી રીતે કે એમને આત્મ સાક્ષાત્કાર એ સ્વતઃ સિદ્ધ હતો. જ્ઞાન એટલે આત્મા અને પરમાત્માનું જ્ઞાન, જગતનું જ્ઞાન, જગતના નાશવંતપણાનું જ્ઞાન, આત્માના સાક્ષાત્કારપણાનું જ્ઞાન, પરમાત્માના સાક્ષાત્કારપણાનું જ્ઞાન એ એમને સ્વતઃ સિદ્ધ હતું. આવ્યા પછી શાસ્ત્રો વાંચ્યા અને પછી એમને જ્ઞાન થયું, સદગુરુની સેવા કરી અને એમને આચરણમાં મૂક્યું અને પછી એ મુક્ત થયા, એમ નહીં. એટલે એમ કહેવાય ને કે પૂર્વના મુક્ત જ. એટલે ગર્ભજ્ઞાની, માતાના ગર્ભમાં હતા ત્યારે એને આ બધું જ્ઞાન હતું કે મારે જન્મ જો ધારણ કરીશ ને તો માયા એવી બળવાન છે કે એ મને આવૃત કરી દેશે, તો એવો એને સંશય એમ. એટલે મારે જન્મ નથી ધારણ કરવો. અને 16 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા. અને પછી વેદવ્યાસ ભગવાને કહ્યું કે માતાને અતિશય પીડા થાય છે, હવે તમે જન્મ ધારણ કરો. તો એમણે કહ્યું કે મારે પ્રોબ્લેમ આવડવા છે, કે હું બહાર આવું અને માયા મને આભડી જાય તો. એટલે વેદવ્યાસ ભગવાને કહ્યું કે એક કામ કરીએ આપણે, તમારો જન્મ થાય ને એટલી વાર માયાને સ્ટોપ કરી દઈએ, એટલે તમને અડે જ નહીં. અને વેદવ્યાસ ભગવાને, એ તો ભગવાન હતા, એમણે માયાના પડલને રોકી દીધું. અને એ વખતે જેમના જેમના જન્મ થયા એ બધા જ માયાથી મુક્ત થઈ ગયા, એ યોગી થઈ ગયા. સુખદેવજી મહારાજ એ પણ ગર્ભજ્ઞાની, અને એ જંગલની અંદર તપ કરે છે આત્માને વિશે, આત્માના સુખને વિશે, જેમની વૃત્તિઓ સદા લીન છે, એટલે આત્મા રામ કહ્યા. શરીર, ઇન્દ્રિયો, અંતઃકરણ એમના થકી જે વિષય ભોગ સંભવે એમના થકી એ આનંદિત નથી, પરંતુ આત્માના સુખથી એ સુખી છે. આત્માને વિશે એમની વૃત્તિઓ લીન છે, એટલે આત્માના સુખના ભોગતા છે, એટલે એમને આત્મારામ કહ્યા. અને જ્યારે એવા સુખના એ ભોગતા હતા ત્યારે ભાગવતમાં વ્યાસ ભગવાને તો એવું કહ્યું કે નિર્ગ્રંથાપ્યુરુક્રમે, એની તમામ ગ્રંથિઓ એ ગળી ગઈ હતી. જ્યારે આ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે માયા છે ઘણી બધી, ઉરુક્રમ એવો શબ્દ લખ્યો છે, માયાને ઓળંગી ગયા, માયાના પારને પામી ગયા. નિર્ગ્રંથાપ્યુરુક્રમે, ગ્રંથિ 3 છે, અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ અને મૈથુન ગ્રંથિ. આપણું જે કારણ શરીર છે એ કારણ શરીર આ 3 ગ્રંથિઓ દ્વારા બનેલું છે. ભાવનામય છે પણ ત્યાં સુધી આ ગ્રંથિઓ છે એ રહી છે. જેટલા પણ રાગ સળવળે છે એ આ 3 ગ્રંથિના આધાર ઉપર જ રાગના સળવળાટ છે, અવ્યક્ત રાગ કે વ્યક્ત રાગ. જેટલી પણ ક્રિયાઓ આપણે કરીએ છીએ એ આ 3 ગ્રંથિ દ્વારા પ્રેરિત ક્રિયાઓ જ આપણે કરીએ છીએ. જેટલા પણ વિચારો કરીએ છીએ આ 3 ગ્રંથિઓને અનુરૂપ જ વિચારો છે. આ 3 ગ્રંથિઓને દબાવે એવો જે વિચાર હશે એ ગુણાતીત વિચાર, ત્રિગુણાતીત વિચાર કે જે આ ગ્રંથિઓને દબાવે છે, જેને મુક્તાનંદ સ્વામી એ વરેલા હતા અને મહારાજે એમને એપ્રિસિએશન આપ્યું કે તમારો વિચાર છે એ નિર્ગુણ છે, ત્રણ ગુણથી પર છે અને ત્રણેય ગુણને દબાવે એવો છે. ત્રણ ગુણ એ માયાનું કાર્ય છે, ગ્રંથિ એ કારણ શરીરની અંદર પડી છે એ પણ માયાનું કાર્ય છે. કાં આપણને અહમ વૃત્તિ એ એક્ટિવેટ થાય, અહમ ગ્રંથિ એક્ટિવેટ થાય ત્યારે એ પ્રકારના વિચાર આવે કે મારું શું, અહીંયા મારું કેટલું હાલે, આપણું કોણ સાંભળે, આપણને કોણ સમજે છે, આ બધા વિચારો અહમ ગ્રંથિના. મને આપણા અહંકારને સેન્ટર થઈ, આત્માને પણ નહીં, હજી આત્મા તો દૂર છે, અહંકારને સેન્ટર થઈ અને જેટલા પણ વિચાર આવ્યા, જે વિચાર દ્વારા અહંકાર પુષ્ટ થાય છે, જે થયું તો અહંકાર પુષ્ટ થાય છે, એ તમામ અહંગ્રંથિની ઉપજ છે કે અહંગ્રંથિનું કાર્ય છે. એ આપણા માટે જન્મ અને મરણનું ચક્કર છે એ જ દ્રઢ કરે છે. પછી મમત્વ, મારું કેટલું, મારા કેટલા, મને માને એ મારા અને મને ન માને એ મારા નહીં, આ મમત્વ ગ્રંથિ છે. જ્યારે અહંગ્રંથિ ભાગ ભજવે એટલે એના પરિણામ સ્વરૂપે મમત્વ ગ્રંથિ પણ ભાગ ભજવા વગર રહે નહીં. કારણ કે આ લોકમાં આપણને અહમ ભાવ થયો, જ્યાં કંઈક સારેપ મનાણી, જ્યાં કંઈક આપણને એટેચમેન્ટ થયું એટલે તરત જ એને પોતાનું કરવાની ઈચ્છા થઈ, આ મારા ને આ મારા નહીં. જેટલું પોતાના ઉપભોગમાં આવે છે, જેટલું પોતાને અનુકૂળ છે, એ બધાની અંદર મમત્વ બુદ્ધિ થશે અને એ મમત્વ બુદ્ધિ એ મમત્વ ગ્રંથિને દ્રઢ કરશે એટલે કારણ શરીરનો દ્રઢાવ થશે. અને ત્રીજી ગ્રંથિ છે એ મિથુન ગ્રંથિ, જેમાંથી આ સૃષ્ટિ એમનું સર્જન થયું છે. અને એ સૃષ્ટિ કાયમ માટે ચાલુ રહે એમના માટે ભગવાને જે કળ ચડાવી મૂકી છે એ કળરૂપ ગ્રંથિ એટલે મિથુન ગ્રંથિ. અમુક સમય થાય એટલે માણસની અંદર હાર્મોન્સ ક્રિએટ થાય અને એ ગ્રંથિ ઓટોમેટિકલી એક્ટિવેટ થાય. એ મિથુન ગ્રંથિ એ પણ શરીરની અંદર, કારણ શરીરની અંદર એ પડેલી છે. આ ત્રણેય ગ્રંથિને ઉલ્લંઘી ગયા, આ ત્રણેય ગ્રંથિને અતિક્રમણ કરી ગયા એવા આત્મારામ મુનિઓ, એનો અર્થ એવો કે આ ત્રણેય ગ્રંથિમાંથી ક્યાંય પણ એ લેવાતા નથી. સુખદેવજી મહારાજ જ્યારે ભાગવતની કથા કરવા માટે પરીક્ષિત મહારાજની પાસે આવતા હતા, એ વખતે કોઈ એમના ઉપર કાદવ ઉતાડે, કોઈ કિચડ ઉડાડે, કોઈ ગાળો દે, કોઈ અલમસ્ત જોગી, તો એમને એવું ન થયું કે અહીંયા મારું કોણ છે, મારું કોણ સાંભળવા વાળું છે, અથવા તો આવા લોકોને મારે ઉપદેશ દેવાનો છે, અથવા તો આવા લોકોને મારે ભગવાનની વાત કરવાની છે. સમત્વ, કારણ કે એ પોતાના અહં ગ્રંથિને સેન્ટર્ડ થઈ અને નહોતા જીવતા, એ એમને અતિક્રમણ કરી ગયા હતા. એટલે જે પણ થયું ઇટ્સ ઓકે, આ થયા જ, આમ જ થવું જોઈએ. આમ ન થાય તો આશ્ચર્ય. કેમ? તો કે સુખદેવજી મહારાજ જે દશામાં, જે સ્થિતિમાં વર્તતા હતા, એને તો પામર લોકો છે ગાંડા જ ગણવાના, ને ગાંડા ગણે એટલે આ જ એક્શન કરે. હવે આમ ન કરે તો આશ્ચર્ય એ કે એ કંઈક પામી ગયા, કંઈક સમજી ગયા છે. અને જો સમજી ગયા છે તો એમને કંઈક બહાર કાઢવા જોઈએ, બાકી નથી સમજ્યા એમ જ કરવાના છે, તેને કરવા દેવાનું. કાદવની અંદર કીડાઓ પડ્યા હોય, સળવળતા હોય, તો આપણે એને જઈને બહાર કાઢીએ છીએ, એમ જ કરવાના છે, એ જ એનું જીવન છે. એને એટલે એટલા મોટા જે પુરુષ છે એની દ્રષ્ટિ બહુ ઊંચે વહી ગઈ છે એટલે એમને આ બધું જ એવું દેખાય છે. એટલે જે પણ કરે છે એ પછી પોતા ઉપર કરે કે એમના લાઈફમાં કરે, એમને કોઈ ફરક પડતો નથી. અને આપણે તો ખાલી બાજુવાળાએ એક હારી કાર લીધી હોય, લેમ્બોર્ગિની, રાજકોટમાં તો હશે નહીં કોઈની પાસે, લિમોઝિન, હા નામે નથી સાંભળ્યા, તો તમે એકાંતિક સ્થિતિ અતિક્રમ કરી ગયા. પણ તાપસભાઈને પૂછો, એને નામ ન સાંભળ્યો તો આપણે માનીએ કે હાલો બરાબર છે, કે આખું બ્રહ્માંડ છે એ ઉપર ઉઠી ગયું છે. તાપસભાઈ નામ સાંભળ્યું કે નહીં તમે? જો સાંભળ્યું જ હોય. બાજુવાળા એકાદી BMW કે સારી કાર લે એટલે તરત જ આપણે અહીં કામ થાય કે ભલો એ લઈ આવ્યો, કે એની પાસે આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? હજી 2 વર્ષ પહેલાં કાંઈ નહોતું એની પાસે. જે પણ હોય બરાબર, પછી બધું આપણું કેલ્ક્યુલેશન ચાલુ થાય. એક બાજુવાળો સારા કપડાં પહેરીને બહાર નીકળે, બાજુવાળાની પાસે સારી કાર હોય ને બહાર નીકળે, ત્યાં આપણી મનની વૃત્તિઓ, આપણી અંદર જે થાય છે એ બધું. સુખદેવજીની સ્થિતિ કેવી, અને એ જે ભગવાનની ભક્તિ કરી શકે, ને આપણી વૃત્તિઓ જે રીતે ડોળાય છે, જે રીતે વિખેરાઈ જાય છે, જે રીતે ડિસ્ટર્બ થઈ જાય છે, અને પછી આપણે એમ માનીએ કે હું ભગવાનનો એકાંતિક. હલો, અને અમે એમ માનીએ કે અમે ભગવાનના એકાંતિક સાધુ. તો વ્યાસ ભગવાને એવું કહ્યું કે એવી રીતે જ્યારે સ્થિતિ થાય તો એ શ્રેષ્ઠ, અને એવી રીતે ભક્તિ કરવી નિજાત્માનમ બ્રહ્મરૂપમ. 3 ગ્રંથિઓથી ઉપર ઉઠીને આપણી અંદર જે ગ્રંથિ પડી છે એ ગ્રંથિઓ આ બધા વિચારો કરાવડાવે છે. એની પાસે ક્યાંથી આવ્યું, એની પાસે ન આવવું જોઈએ. દોષોના બધા જ કારણભૂત જો કોઈ હોય તો આ 3 ગ્રંથિઓનું કારણ શરીર છે. આપણને તેટલું કાર્ય માત્ર દેખાય છે, પણ એનું કારણ છે અહીંયા પડ્યું છે. એ કારણને પણ મૂળિયા ઉખેડી અને અતિશય શુદ્ધ એવો જે આત્મા એ રૂપે વર્તે છે, એમને કોઈ માયા બાધ કરી શકતી નથી. બાજુવાળો ચાર્ટર્ડ પ્લેન લે ને તો એમને પેટમાં પાણી ન હલે. સુખદેવજી મહારાજની બાજુમાં બીજા કોઈ બેઠા હોય અને ચાર્ટર્ડ પ્લેન લઈને આટા મારતા હોય તો સુખદેવજી મહારાજને એટલે એને તેના કરતા ઊંચી સ્થિતિ હતી, એટલે જ વાત છે. એમ એ સ્થિતિએ પહોંચી જાય પછી અહીંયા ગમે એટલા ઉપર નીચે થાય તો એમને પ્રશ્ન ન થાય. 3 ગ્રંથિઓ જેમની અંદર નિવૃત્ત થઈ ગઈ છે, નિર્ગ્રંથા આપ્યો રૂક્રમે, એવા જે પુરુષો છે. હવે આવા લોકો હાથ મારીએ, જેનામાંથી દોષ માત્ર નીકળી ગયા, જેને માયાને અતિક્રમણ કરી ગયા, જેણે માયાને પણ પરાસ્ત કરી દીધી, જે માયા તમામ ભૂત પ્રાણી માત્રને પોતાના વશમાં રાખે છે, મોટા મોટા દેવતાઓને પોતાના વશમાં રાખે છે, એ માયાને જેમણે પરાસ્ત કરી દીધી એ કોઈના વશમાં રહે? કોઈના વશમાં ન રહે, કારણ કે એમના માથેથી જન્મ અને મરણનું ચક્કર ઉતરી ગયું. એમને માયા સ્પર્શી પણ ન શકે એવા લોકો જે સ્વતંત્ર થઈ ગયા છે, જે મુક્ત થઈ ગયા છે, માયા થકી મુકાઈ ગયા છે, આત્મારૂપે વર્તનારા, આત્મસ્થિતિને પામી ગયેલા, આત્માના સુખે સુખિયા થઈ ગયેલા એવા યોગીઓ, એવા મુનિઓ, એવા ઋષિઓ, એ પણ જે પરમાત્માના સેવક થઈ અને પરમાત્માની ભક્તિ કરે છે, તો આપણે બધાએ તો કરવી જ જોઈએ કે નહીં? આવું કંઈક વ્યાસ ભગવાનનું કહેવું છે. એ ભગવાનના આવા ગુણોનું ચિંતન કરીને ભગવાનની ઉપાસના કરે છે. સુખદેવજી મહારાજ જ્યારે જંગલમાં આત્મારામ રૂપે વર્તી અને તપશ્ચર્યા કરતા હતા, વેદવ્યાસ ભગવાને ભાગવતની રચના કરી, અને પછી વેદવ્યાસ ભગવાનને એમ થયું કે આ ભાગવતના અધિકારી કોણ? હુ ઇઝ ધ એલિજિબલ પર્સન કે આ ભાગવતને ધારણ કરી શકે, ડાયજેસ્ટ કરી શકે, એ પ્રમાણે રહી શકે એવા વ્યક્તિ કોણ? તમારી સંપત્તિને ધારણ કરી શકે એવો વ્યક્તિ કોણ? હલો, છોકરો ગમે એવો હોય તોય, વેદવ્યાસ ભગવાન એટલા માટે એને યોગ્ય ઉત્તરાધિકારી નહોતા માન્યા કે કારણ કે એ પોતાના દીકરા હતા. પણ એમની જે સ્થિતિ હતી એ યોગ્યતાને જોઈ અને ભગવાને એને ભાગવત ભણવાના અધિકારી અને ભાગવતના અધિકારી સમજ્યાતા. એટલે પોતાના શિષ્યોને અમુક જે ચૂંટેલા શ્લોકો જેમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન હોય, ભગવાનના રૂપનું વર્ણન હોય, ભગવાનના ગુણોનું વર્ણન હોય, એવા શ્લોક અડધા અડધા લખી અને આપ્યા. એમને કહ્યું કે જાઓ આ જંગલમાં જઈને ગાન કરજો, જ્યાં પણ સુખજી હશે એ ખેંચાઈને આવશે. કે બરહા પીડમ, ભાગવતની કથાની અંદર આ બધાય પ્રસંગોનું વર્ણન વક્તાઓ કરે ત્યારે આવે. એ શ્લોકો લઈ અને શિષ્યોએ જોર જોરથી આમ જંગલની અંદર ગાન કરવા લાગ્યા. સુખદેવજી મહારાજના કાને એ શબ્દો પડ્યા અને એમને એમ થયું કે આવું નટવર વપુયુહ કર્ણ કર્ણયોહ કર્ણિકારમ, જેમનું નટવર શરીર છે, નટવર વેશધારી છે, જેમણે હાથમાં વેણું વગાડી છે, અતિ સૌમ્ય સ્વરૂપ છે, આવું કોણ? પછી શ્લોક અડધો રહી જાય પાછળ, આવું કોણ એ ખબર ન પડે. એમ સુખદેવજી મહારાજ સમાધિમાંથી જાગ્યા અને સુખદેવજી મહારાજે પૂછ્યું કે આ આખો શ્લોક બોલો ને. તો કે આખો તો અમને નથી આવડતો. કે તો કે આ શ્લોક કોને બનાવ્યો? તો કે તમારા પિતાજીએ બનાવ્યા છે, તમે એમની પાસે આવો અને એમણે ભગવાનનું નિરૂપણ. તો કે આ શ્લોક જ્યારે હું સાંભળું છું ને મને જે સુખની અનુભૂતિ થાય છે એ મારા આત્મામાં જે સુખ મને મળે છે એના કરતાં પણ અતિ અધિક છે. કારણ કે આ તો પરમાત્માનું સુખ છે, પરમાત્માના રૂપનું વર્ણન છે, પરમાત્માના વર્ણનું વર્ણન છે, એમની અવસ્થાનું, એમની વયનું વર્ણન છે. એટલા માટે આત્મા કરતાં પરમાત્માનું સુખ એ આત્મારૂપે જે વર્તતા હોય એમને જેટલું આવે એટલું દેહરૂપે વર્તનારાને, કારણ કે બેરિયર્સ આવી જાય ને, લેયર્સ આડા આવી જાય. સુખદેવજી મહારાજ ઊભા થયા કે ચાલો જવું છે પિતાની પાસે. જે પિતાને પગે લાગવા ઊભા નહોતા રહ્યા એ પાછા આવ્યા, દંડવટ પ્રણામ કર્યા, કહ્યું કે મને ભાગવત ભણાવો. આત્મારામ હોવા છતાં પણ, એ સ્થિતિમાં વર્તતા હોવા છતાં પણ, એમને જન્મ મરણ એમના થકી ઉપર થઈ ગયા હતા, છતાં પણ ભગવાનના એવા ગુણોનું શ્રવણ કર્યું. રુક્મિણીજી એવા હતા. હવે એ જૂનો સમય, ત્યારે તો કાંઈ વોટ્સએપ કે ઈમેલ નહોતા કે ફોટા મોકલી દે પરસ્પર. શ્રીકૃષ્ણ ભગવાનને ફોટો મોકલી દીધો અને શ્રીકૃષ્ણ ભગવાને એનો ફોટો મોકલી દીધો હોય, ફેસબુક કે આ તે એવું કંઈ હતું નહીં. પરંતુ એમણે ગુણો સાંભળ્યા હતા કે કૃષ્ણ ભગવાન છે, આવા છે, આવા છે, આવા છે, આવા છે, નારદજી પાસેથી, બીજા ત્રીજા પાસેથી. ભાગવતની અંદર લખ્યું છે, શ્રુત્વા ભુવન સુંદર ગુણાન, કે ત્રિભુવન જે છે એમના ગુણોનું શ્રવણ કરી અને મેં મનોમન નક્કી કર્યું છે કે મારે વરવું તો એમને વરવું. જોયા નથી કૃષ્ણ ભગવાનને, ખાલી એમના ગુણોનું શ્રવણ કરી અને એમને વરવાની ઈચ્છા થઈ અને ભગવાન આવી અને એમનું પાણી ગ્રહણ કર્યું. સુખદેવજી મહારાજ છે, એમને પણ ભગવાનના ગુણોનું શ્રવણ કરી અને ભગવાનને વિશે ભક્તિ થઈ. ભગવાનના ગુણોનું જેટલું શ્રવણ કરીએ એટલી ભગવાનમાં એકાંતિકી ભક્તિ થાય. કારણ કે ભગવાન છે એ શ્રેષ્ઠ છે, ભગવાનના ગુણો પણ અતિશય શ્રેષ્ઠ છે. અને એ રૂપ થઈ અને જ્યારે, હવે એવા ગુણોનું શ્રવણ તો ઘણા બધાએ કર્યું હતું, શિશુપાળાએ કર્યું હતું, પણ શિશુપાળની વૃત્તિ હતી ને એ દેહરૂપ હતી. એટલે જે પરિણામ રુક્મિણીજીને મળ્યું એ પરિણામ શિશુપાળને ન મળ્યું. શિશુપાળના મમ્મી હતા, એમણે શિશુપાળને કહ્યું જ હશે કે નહીં, કારણ કે પહેલાંથી ખબર પડી ગઈ હતી કે આમનું મૃત્યુ કોના થકી થવાનું છે? શ્રીકૃષ્ણ ભગવાન થકી થવાનું છે. એટલે જ્યારે શિશુપાળ નાનો હશે ત્યારથી જ એને કહ્યું હશે કે જો એ બહુ સમર્થ છે, તારે ક્યારેય એની સાથે બાંધવું નહીં, ક્યારેય તારે એની સાથે ઝઘડો કરવો નહીં, સમથિંગ સમથિંગ કીધું હશે. હા, અને એ તો એટલા સમર્થ છે કે એના ખોળામાં તને મૂક્યો ને તારે ચાર હાથ હતા તેમાંથી બે ખડી ગયા, કે એટલા સમર્થ છે. અને એમના ચરિત્રો તો આટલા બધા ગવાય છે કે એટલે ભગવાનની વાત તો એમને માતાએ એમને પણ કરી હશે, છતાંય શિશુપાલને એ ભક્તિ ઉદય ન થઈ કે જે રૂકમિણી છે ને ઉદય થઈ. એટલે એ રૂપે જ્યારે વર્તે અને ત્યાર પછી જે ગુણોનું આદાન થાય અને એવા લોકો સમજી શકે. ઘણી વખત નથી કહેતા કે કમ્પેરિઝન કોની થાય, બે ફોન હોય તો કે લોકો એમ કહે કે કમ્પેર એપલ ટુ એપલ, નોટ એન્ડ્રોઈડ ટુ એપલ. એપલનો એકાદું હેન્ડસેટ હોય અને બીજું હેન્ડસેટ હોય એની કમ્પેર કરાય, પણ એપલને બીજા કોઈની સાથે કમ્પેર કરાય? કારણ કે એપલની કમ્પેરિઝનમાં બીજા કોઈ આવે જ નહીં. એવી જ રીતે પરમાત્માને એકદમ સામ્યતાને પામેલા હોય, અક્ષર બ્રહ્મ જે છે એમની સામ્યતાને પામેલા હોય, તો એમને સીધું જ સમજાઈ જાય કે વોટ ઇઝ પરમાત્મા. કનેક્ટિવિટી થઈને, કમ્પેરિઝન થઈને કંઈક સામ્યતા છે ને, એટલે એટલે એમને ક્લિયર ખબર પડે. પણ જ્યારે એ સામ્યતાને ન પામ્યા હોય અને હજી તો ઘણા બધા છેટે હોઈએ, નોકિયાનું એક નાનકડું હેન્ડસેટ હોય અને પછી એમને એપલની સાથે આપણે મારે એપલ જેવું કરવું છે, તો એ ખાલી ઈચ્છા રહીએ પણ થાય નહીં. હે, સ્થિતિ થાય તો મહિમા સમજાય, અને મહિમા સમજતા જાય તો સ્થિતિ થતી જાય. તો બંનેમાંથી કરવું શું? તો કે સત્પુરુષમાં હેત કરવું, પ્રીતિ કરવી. મહારાજે એવું સોલ્યુશન એમાં બતાવ્યું. હેત કરે એટલે એમના ગુણો, એમની સ્થિતિ, એમની ક્રિયા એ બધું ગમવા માંડે, એટલે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે અપલિફ્ટ થવા માંડે અને એક વખત એટલે સુધી પહોંચી જાય કે એમની સામ્યતાને પામી જાય. એટલે અહીંયા કહ્યું, આત્મબ્રહ્મેક્ય સંપન્નૈર વિનિવૃત્ત ગુણૈરપી ક્રિયતે વાસુદેવસ્ય ભક્તિ ઇત્થમ ગુણો હિ સહ. ભગવાન જે આવા ગુણકારી ગુણવાન છે, એવા વાસુદેવ ભગવાનની આત્મારૂપ થયેલા ઋષિ મુનિઓ, જેમાંથી ત્રણ ગુણ નિવૃત્ત થઈ ગયા છે એવા મુનિઓ પણ ભક્તિ કરે છે. એવા ભગવાન કે જેમની શક્તિ, જે અનંત શક્તિઓના અધિપતિ છે, કાળ માયા આ બધી એમની શક્તિ છે, આવી તો અનંત શક્તિઓ છે કે જેમના એ અધિપતિ છે, કે જેમનું ચિંતવન પણ ન થઈ શકે અથવા તો ચિંતવનની અંદર આવી ન શકે. આપણે ચિંતવન કરી કરી કરીને કરીએ તો કેટલું કરીએ. વેદો છે એ નેતિ નેતિ કહી ગયા, નેતિનો અર્થ કે આટલું જ નહીં અને આવું જ નહીં, હજી આના કરતાં પણ વધારે, ક્વોન્ટિટીમાં પણ એક્સપેન્ડેડ અને ક્વોલિટીમાં પણ અનંત, એટલે નેતિ. એવા જે ભગવાન છે, એવા પરમાત્મા છે, એમનો મહિમા, યથાર્થ મહિમા તો કોણ કહી શકે? આવા મુનિઓ પણ નથી કહી શકતા તો બીજા તો કોણ કહી શકે? આત્માત્મા ચાક્ષર આત્મા ચ હેશ આકાશ નિર્મલ. એ પરમાત્મા આત્માના પણ આત્મા છે, અક્ષરના પણ આત્મા છે અને આકાશની જેવા નિર્મળ છે. આકાશની જેવા નિર્મળ એટલે, એક છોકરાને કહ્યું ભગવાન છે ને આકાશ જેવા નિર્મળ છે, તો કે કાળા કાળા છે કે? એવા કાળા કાળા નથી અને પોલ્યુશનવાળા આકાશવાળા નથી, પોલ્યુટેડ આકાશ હોય એવા નથી. એમ આકાશનો અર્થ એવો છે, આકાશ એટલે વાદળા એ નહીં, પણ જ્યારે નિર્મળતાના અર્થમાં કહ્યું છે ત્યારે આકાશ એટલે પંચભૂતમાંનો આકાશ, જે સ્પેસ આપણે કહીએ છીએ એ. મહારાજે વચનામૃત પ્રથમ પ્રકરણના 46મા વચનામૃતમાં કહ્યું, આકાશ તે અવકાશને કહીએ, અવકાશ એટલે સ્પેસ, જગ્યા. એ ચારેય ભૂતને ધારણ કરી રહ્યો છે અને એમાં વિશેષતા એ છે કે ચારેય ભૂતની અંદર જે દોષો છે એ દોષો આકાશને વિશે નથી, એટલે અતિશય નિર્મલ છે. ક્રિયા બધી આકાશની અંદર જ થાય છે, પણ એમ છતાંય તે આકાશ ક્યારેય દૂષિત થતો નથી, એ નિર્મળ રહે છે. આ થાંભલાની અંદર પણ આકાશ છે, એક કપડાની અંદર પણ આકાશ છે, પણ કપડું મેલું થાય એના આધારે એની અંદર રહેલો આકાશ મેલો થતો? બહુ સીધું સમજાઈ જાય છે. ઓકે, આ કપડું મેલું થઈ ગયું ને, કાળું થઈ ગયું, કંઈક થયું, તો આની અંદર રહેલી જે સ્પેસ છે બે તાતણા વચ્ચેની જગ્યા, એ મેલી થાય. હલો, આ યસ કે નહોતો કયો? ન થાય. કપડું મેલું થાય પણ કપડાની અંદર રહેલી જે સ્પેસ છે, આકાશ છે, એ ક્યારેય મેલી થતી નથી. ફ્લોરિંગ મેલું થાય પણ ફ્લોરિંગમાં જે એક એક અણુની વચ્ચે જે આકાશ રહ્યો છે, એ સ્પેસ, એ ક્યારેય ડટ્ટી થતી નથી, એ ક્યારેય ગંદી થતી નથી. તો આનો અર્થ એમ થયો કે ચારેય ભૂત છે, એ ચારેય ભૂતના એક પણ દોષ કે ગુણ એ આકાશને સ્પર્શતા નથી. એવી જ રીતે દરેક આત્માના પણ આત્મા જ્યારે પરમાત્મા છે, અક્ષરના પણ આત્મા જ્યારે પરમાત્મા છે, તો જ્યારે આત્મા છે એ માયાના ભાવોથી યુક્ત છે, સારું નરસું કર્મ કરે છે, અને એ તમામ કર્મ એ આત્મા કરે છે, અને આત્માના અંતર્યામી પરમાત્મા, સર્વે શબ્દઃ પરમાત્મા પર્યંતઃ, બધા જ જો પરમાત્માને ઇન્ડિકેટ થતા હોય ને, બધા જ પરમાત્મા થકી થતું હોય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, તો એ જ પરમાત્મા જો બધું કરતા હોય તો પુણ્ય અને પાપ જે પણ આ દુનિયાની અંદર થઈ રહ્યું છે એ કોણ કરે છે ભાઈ? પરમાત્મા જ કરે છે ને. આનો અર્થ તો એવો જ થયો. એટલા માટે તરત જ પાછળ એવું વિશેષણ મૂક્યું કે આકાશવત નિર્મલ. પરમાત્મા આત્માના આત્મા છે, પણ આત્મા જે પણ ક્રિયા કરે છે એમાંથી એક પણ ક્રિયા એ પરમાત્માને અડતી નથી, એ આત્મા સુધી જ રહી જાય છે. આત્મા જે પણ વિષય ભોગ ભોગવે છે એ તમામ ભોગ એ આત્મા સુધી જ રહી જાય છે, પરમાત્માને એનો સ્પર્શ સુદ્ધા થતો નથી. પરમાત્મા એનાથી પર છે, એનાથી અતીત છે. એટલે પરમાત્મા, નહીંતર તો પરમાત્મા આત્માને વિશે રહે તો આત્મા જેમ કારણ શરીરે મેલો થઈ ગયો છે, એવી જ રીતે પરમાત્મા પણ અશુદ્ધ થઈ જાય. પણ પરમાત્મા અશુદ્ધ થતા નથી. જેવા ધામને વિશે શુદ્ધ છે, એવા ને એવા જ અંતર્યામી રૂપે જીવાત્માને વિશે, એવા ને એવા જ અણુએ અણુને વિશે એ શુદ્ધ જ રહ્યા છે. એમને કોઈ પણ ભાવ છે સ્પર્શતો નથી. તો જ્યારે ભાવ સ્પર્શતો નથી તો એ તો અતિશય નિર્મલ જ રહેવાના. જેવી રીતે આ કપડાને વિશે આપણે હમણાં દ્રષ્ટાંત જોયું ને, એવી જ રીતે પરમાત્મા આત્માને વિશે રહ્યા છે, અને આત્માની અશુદ્ધિ પરમાત્માને સ્પર્શી શકતી નથી, જેવી રીતે આકાશને સ્પર્શી શકતી નથી. એટલે ભગવાનને એવા કહ્યા કે આકાશ નિર્મલ. પાછા એટલું જ નહીં તો એ પરમાત્મા દેખાય કેવી રીતે? તો કે દિવ્ય દ્રગ ઈક્ષ્યઃ, દિવ્ય દ્રષ્ટિ જેને પ્રાપ્ત થાય એને પરમાત્માનું દર્શન થાય છે. સામાન્ય માણસને પરમાત્માનું દર્શન થતું નથી. વ્યાસ ભગવાને જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું એ વખતે સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી, અર્જુનની આગળ જ્યારે ભગવાને વિશ્વરૂપ ધારણ કર્યું ત્યારે દિવ્ય દ્રષ્ટિ આપી, દદામી તે દિવ્ય ચક્ષુ. ભગવાનને કહ્યું કે હે અર્જુન, તારી આ જે માયિક આંખો છે એના થકી તો મારા એ રૂપનું દર્શન તને ક્યારેય થશે નહીં, પણ હું તને એક દિવ્ય ચક્ષુ આપું છું, એ આંખો દ્વારા તને એ રૂપનું દર્શન થશે. એટલે દિવ્ય દ્રષ્ટિથી જ ભગવાન એ તત્વને જોઈ શકાય છે, સ્થૂળ દ્રષ્ટિથી જોઈ શકાતું નથી. સ્થૂળ દ્રષ્ટિવાળા તો એમ જ કહેશે કે આ બધું તો એક જ સરખું છે, જેમ બીજું ચિત્ર એમ આ ચિત્ર, શું ફરક છે? જેમ બીજા મકાન એવી રીતે ભગવાનનું મંદિર એક મકાન છે, શું ફરક છે? જેમ બીજા પાના એવી જ રીતે ભગવાન જેમ મૂર્તિમાં કંડારાયેલા છે પાષાણની અંદર, પાષાણ મૂર્તિમાં, તો એ પથ્થર એમાં શું ફરક છે? એમને કોઈ ફરક નહીં દેખાય, કારણ કે દ્રષ્ટિ સ્થૂળ છે, માયિક છે. જ્યારે સૂક્ષ્મ થાય, દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય, ત્યારે જ એમને એમને વિશે પરમાત્મા દેખાય, પરમાત્માનું દર્શન થાય, અને નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ બધાની દ્રષ્ટિ દિવ્ય થઈ છે, એમની દ્રષ્ટિ સૂક્ષ્મ થઈ છે, એટલે એમને એ દર્શન થાય છે. સન્માત્ર ભગવાન છે, એ સત્ય સ્વરૂપ છે, એમનું સ્વરૂપ ક્યારેય મિથ્યા નથી થતું, એ ત્રિકાળમાં સત્ય છે, છે અને છે જ. પુરુષ છે, પુરુષોત્તમ છે, વાસુદેવ છે, એવા જે પરમાત્મા છે, હજી આગળ પણ ગુણો કયા છે, સમસ્ત કલ્યાણ ગુણો, જેટલા પણ કલ્યાણકારી ગુણ છે એ તમામ કલ્યાણકારી ગુણોને ધારણ કરનારા છે અપહત પાપમાં. એટલે અપહત કર્મત્વ, સત્ય સંકલ્પત્વ, સત્યકામત્વ, વિશોકત્વ, નિર્જરત્વ, જેમને ક્યારેય વૃદ્ધાવસ્થા પ્રાપ્ત નથી થતી, જેમને ક્યારેય શોક થતો નથી. આપણને ક્યારેક ઉદ્વેગ થઈ આવે કે નહીં? કોઈક આપણું સાંભળે તો રાજી થવાય, અને કોઈ આપણું ન સાંભળે તો ઉદ્વેગ થાય. કોઈ આપણું માને તો રાજી થવાય, ને કોઈ આપણું ન માને તો ઉદ્વેગ થઈ આવે. ભગવાનને ક્યારેય ઉદ્વેગ થતો નથી. વિશોકત્વ ગુણ છે. નિર્જરત્વ, ભગવાન ક્યારેય વૃદ્ધ થતા નથી, સદા 16 વર્ષની વય છે એમની. આ તો ગુણાષ્ટક છે. અપહત કર્મત્વ, કે ભગવાન જે પણ આ સૃષ્ટિ કર્મ કર્યું તો આ સૃષ્ટિની અંદર જેટલું પણ પુણ્ય થાય, પાપ થાય, તો ભગવાનને કાંઈ અડે જ નહીં. જે જે કરે એ ભોગવે, ભગવાનને ક્યાંય સ્પર્શે નહીં. આપણે કંપનીના માલિક હોઈએ અને આપણી કંપનીની અંદર પ્રોફિટ થાય, લોસ થાય, આપણને કોઈ દિવસ કાંઈ ફરક પડે? હલો, જનક મહારાજાને નહોતો પડતો. મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતી કિંચન, આખી મિથિલા બળી જાય તોય મારું કાંઈ બળતું નથી, મારું જે છે એ કાંઈ બળે એવું છે નહીં. કારણ કે આની અંદર જે બળે છે એ બધું સ્થૂળ બળે છે, અને મારું તો સ્થૂળ કાંઈ છે નહીં. એમની અંદર જે ચિન્માત્ર, સન્માત્ર એવા જે પરમાત્મા છે એ મારા છે, એ તો ક્યારેય બળતા નથી. આપણું જ બધું બળી જાય છે, ખબર નહીં હવે. અને આ સ્થિતિ જે પ્રાપ્ત થઈ જાય એનું કોઈ દિવસ કાંઈ બળતું નથી, એનું કોઈ દિવસ લૂંટાતું નથી, એ કોઈ દી ગરીબ થતા નથી. મહારાજ એ પણ લખ્યું કે જ્યારે આ સ્થિતિને પામી જાય પછી એને રાજ્ય હોય એ વયું જાય અને હાથમાં ઠીકરું લઈને માગી ખાવું પડે તો એને કોઈ દિવસ એને શોક ન થાય, ઉલટાનો વધતો આનંદ હોય કે હવે બધું જંજાળ ગઈ ને હવે આપણે સુખેથી મુંબઈમાં આપણા રાજાભાઈ સાંભળીએ છીએ ને દ્રષ્ટાંત સંતોની પાસેથી, કેટલા ઇલકાબ, કેવી સંપત્તિ, કેવી જાહોજલાલી, એમને આવી સ્થિતિ એમને કરમસિંહભાઈ, કલ્યાણજીભાઈ, કરમસિંહભાઈ કલ્યાણજીભાઈ એમના બાપુજી કરમસિંહ દામજી, બરાબર, એ કરમસિંહભાઈ. અને એક વખત કંઈક લોસ ગયો અને બધું જ ચાલ્યું ગયું તો એમને હર્ષ, એમને શોખ નહીં. 20 વર્ષનો દીકરો એને મહારાજ ધામમાં તેડી ગયા, એકનો એક દીકરો. તો એમના દીકરાને એવું કહ્યું કે બેટા, મહારાજની મૂર્તિમાં વ્રતિ રાખજો. હા, આપણે બીજી ક્યાંય આ લોકમાં વૃત્તિ રાખતા નહીં. મહારાજ તેડી જઈને મહારાજના ધામમાં જઈશું ને તો વધારે સુખિયા થશું આ લોકમાં છીએ એના કરતા. કેટલી મોટી પેઢી હોય, એકનો એક દીકરો 20 વર્ષની યુવાન અવસ્થા હોય અને ધામમાં જઈને બાજુમાં બાપ બેઠા હોય અને આવું કહી શકે તો એમને કેટલે સુધી એમની બિલીફ સિસ્ટમ છે અને ડેવલપ કરી હશે ત્યારે એવું થઈ શકે. અપહત પાપમત્વ, અપહત કર્મત્વ, ભગવાનનો ગુણ એમને વિશે આવ્યો કહેવાય. આપણે ભગવાનના આશ્રિત છીએ, આપણે ભગવાનની ઉપાસના કરીએ છીએ, તો ભગવાનનો આવો જે ગુણ છે એ પણ આપણે વિશે આવે કે ગમે એવું થઈ જાય તો આપણી વૃત્તિઓ ડોલે નહીં, સ્થિરતા છે એ તૂટે નહીં, સ્થિત પ્રજ્ઞતા છે એ તૂટે નહીં. જેવી રીતે આપણે સારું હતું અને ભગવાનની પૂજા કરતા હતા એવી જ રીતે પછી પણ ભગવાનની પૂજા એવી જ થાય તો રાઈટ. અને એવું કરવા માટે આજે પણ ઘણા બધા એવા ભગવાનના ભગત છે કે જેમનું સામ્રાજ્ય બહુ મોટું છે અને છતાંય એમની સ્થિતિમાં હોય. તુલસીભાઈ ગોટી છે, કેવડું મોટું ડાયમંડનું એમનો બિઝનેસ ને કેવડું મોટું સામ્રાજ્ય. ટેબલ ઉપર વચનામૃતનું પુસ્તક પડ્યું હોય, થોડા કંઈ નવરા થાય, ફ્રી થાય એટલે તરત વચનામૃત હાથમાં લે. ગામડામાં કેરાળાની અંદર નાનકડા ગરીબ ભગત, એમની સાથે કલાક કલાક વચનામૃત ઉપર સત્સંગ થાય. એ ભગતનું નામ શું? વિઠ્ઠલ ભગત. વિઠ્ઠલ ભગતની હારે કલાક કલાક દરરોજનો સત્સંગ થાય, દરરોજ. તો એનો અર્થ એવો થયો કે એમણે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે કરતા પોતાની વૃત્તિઓને આમાંથી પાછી વાળી અને એટલે સુધી સ્થિર કરી. પાછો વ્યવહાર જેટલો કરવો પડે તો કરવો જ પડે. જનક રાજાની મિથિલા બળી જતી હોય એટલે જનક રાજા કાંઈ પાણી છાંટવાની ફાયર સ્ટેશન ન વિકસાવ્યો હોય, કાંઈ વ્યવસ્થા ન કરતા હોય એવું ન હોય, એ તો કરતા જ હોય. પણ મનમાં પોતાનું બધું લૂંટાઈ ગયું અને શોખ થાય એવો શોખ ન થાય. શેરબજાર ડાઉન જાય, 800નો કડાકો ખાલી છાપામાં વાંચીએ ને ત્યાં તો પાટિયા બેસી જાય. અરર, મરાઈ ગયા. કે અને શેરબજાર વધતો હોય, એ જો શેરબજાર ઉપર જે બેઠા હોય ને કોમ્પ્યુટર ઉપર, એ બધાને શેરબજાર વધે ને એમ પલ્સ રેટ વધે, ઘટે ને એમ પલ્સ રેટ વધે. હૃદયના ધબકાર આવવામાં થતા હોય, વધે એટલે ખુશી હમાય ને એમ છાતી ફૂલે, અને ઘટે એટલે. એનો અર્થ એમ છે કે એનો પ્રવેશ શેરબજારમાં થઈ ગયો છે. માનો કે ન માનો, થાય વાત આવી. શેરબજાર ઊંચું જાય છાતી ફૂલે, શેરબજાર નીચું જાય છાતી દબાય, તો બેને એક એક પણ વર્તે છે, એકતા વર્તે છે. એટલા માટે એવું થાય છે. આપણી સ્થિતિ આ છે અને સુખદેવજી મહારાજની સ્થિતિ આ છે. અને મહારાજની પણ કહેવાનું એવું છે કે નિજાત માનમ બ્રહ્મરૂપમ, ને આપણે એ સ્થિતિએ પહોંચવાનું છે. અહીંથી આટલે સુધીનું અંતર જાજો ફાંસલો છે. બધા ના પાડી દીધો તરત ફટ દઈને, હાવ ટૂંકું લાગે છે તમને તો. થઈ જ જવાનું, ભગવાન મળ્યા એટલે પછી આપણે કાંઈ ચિંતા જેવું છે જ નહીં. ભગવાન છે એ આપણને બધાને એવું થોડુંક ક્લિયર કરાવે અને આપણને એવી સુધી, એવી સ્થિતિ સુધી જે મહારાજ જોવા માગે છે એવી સુધી પહોંચવાનો આપણને સૌને બળ આપે એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.